શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 15 ભારત વર્ષનું વર્ણન. મુનિઓએ કહ્યું, હે વક્તાઓમાં શ્રેષ્ઠ સુતજી, આ પૃથ્વી પર ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રદાન કરનારી જે ઉત્તમ ભૂમિ તથા શ્રેષ્ઠ તીર્થ હોય તે જણાવો. લો, મર્ષણજી બોલ્યા, હે બ્રાહ્મણ, પૂર્વકાળમાં મહર્ષિઓએ મારા ગુરુ વ્યાસજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. હું તે જ પ્રસંગ કહું છું. કુરુક્ષેત્રની વાત છે. બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ વ્યાસજી, જે સર્વશાસ્ત્રોના જ્ઞાતા, મહાભારતના રચયિતા, અધ્યાત્મનિષ્ઠ સર્વજ્ઞ પ્રાણી માત્રના હિતેચ્છુ, પુરાણ અને આગમોના વક્તા તથા વેદ વેદાંગોના પારંગત પંડિત છે, એ પોતાના પરમ પવિત્ર આશ્રમમાં બેઠા હતા. અનેક પ્રકારના પુષ્પો ત્યાંની શોભા વધારી રહ્યા હતા. તે સમયે ઉત્તમ વ્રતનું પાલન કરનારા અનેક મહર્ષિ તેમના દર્શન માટે આવ્યા. કશ્યપ, જમદગ્નિ, ભરદ્વાજ, ગૌતમ, વશિષ્ઠ, જૈમિની, ધૌમ્ય, માર્કંડે, વાલ્મીકિ, વિશ્વામિત્ર, સતાનંદ, વાત્સ્ય, ગાર્ગ્ય, આસુરી, સુમંતુ, ભાર્ગવ, કણ્વ, મેઘાતિથિ, માંડવ્ય, ચ્યવન, ધૂમ્ર, અસિત, દેવલ, મોદગલ્ય, તૃણયજ્ઞ, પીપલાદ, અકૃતવર્ણ, સંવર્ત, કૌશિક, રેભ્ય, મૈત્રેય, હરિત, સાંડિલ્ય, વિભાંડ, દુર્વાસા, લોમસ, નારદ, પર્વત, વૈશંપાયન, ગાલવ, ભાસ્કરી, પુરણ, સુત, પુલસ્ત્ય, કપિલ, પુલહ, દેવસ્થાન, સનતકુમાર, પેલ, કૃષ્ણ તથા કૃષ્ણાનું ભૌતિક, આ તથા બીજા પણ ઘણા મુનિવર સત્યવતી નંદન વ્યાસજીને ઘેરીને બેઠા. તેમની મધ્યમાં વ્યાસજી નક્ષત્રોના મધ્યમાં ચંદ્રમાની જેમ શોભી રહ્યા હતા. થોડી વાતચીત પછી તેમણે વ્યાસજીને પૂછ્યું. મુનિઓ બોલ્યા, હે મુનિ, તમે વેદ શાસ્ત્ર, પુરાણ, તંત્ર શાસ્ત્ર, મહાભારત, ભૂત, વર્તમાન, ભવિષ્ય તથા સંપૂર્ણ વાંગ્મયનું જ્ઞાન ધરાવો છો. આ સંસાર એક સમુદ્ર જેવો છે, એમાં દુઃખ જ દુઃખ ભરેલું છે. આ સંસાર કષ્ટરૂપ અને નિસ્સાર છે. આ ભયાનક ભવસાગરમાં રાગરૂપી ગ્રાહ રહે છે, એ વિષરૂપી જળથી ભરેલો રહે છે. ઇન્દ્રિયો જેમાં ભ્રમર એટલે વમળ છે, એ સુધા, પીપાસા વગેરે સેંકડો દુઃખોથી વ્યાપ્ત છે, એ મોહરૂપી કીચડથી મલિન થઈ ગયો છે. લોભની ઊંડાઈના કારણે એને પાર કરવો અતિ કઠણ છે. આપણે જોઈએ છીએ કે સંપૂર્ણ જગત એમાં ડૂબીને કોઈ આધાર ન મળવાના કારણે ભાન વિના વહી રહ્યું છે. તેથી અમે આપને પૂછીએ છીએ કે આ ભયંકર સંસારમાં કયું સાધન કલ્યાણકારી છે. આ વિશે ઉપદેશ આપીને આપ સંપૂર્ણ લોકનો ઉદ્ધાર કરો. આ પૃથ્વી પર જે પરમ દુર્લભ મોક્ષપ્રદ ક્ષેત્ર અને કર્મભૂમિ છે તેમને જણાવો, અમે એ વિશે સાંભળવા ઈચ્છીએ છીએ. વ્યાસજીએ કહ્યું, પૂર્વકાળમાં મહર્ષિઓનો બ્રહ્માજીની સાથે જે સંવાદ થયો હતો તે તમે બધા સાંભળો. વિવિધ રત્નોથી વિભૂષિત મેરુગીરીના વિશાળ શિખર પર ભગવાન બ્રહ્માજી વિરાજમાન હતા. દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, વિદ્યાધર, નાગ, મુનિ તથા સિદ્ધ તેમની સેવામાં ઉપસ્થિત હતા. તે વખતે ભૃગુ વગેરે મહર્ષિઓએ પિતામહને પ્રણામ કરીને આ પ્રમાણે પૂછ્યું, હે ભગવાન, આ પૃથ્વી પર કર્મભૂમિ કઈ છે તથા દુર્લભ મોક્ષ ક્ષેત્ર કયું છે એ જણાવવાની કૃપા કરો. બ્રહ્માજી બોલ્યા, હે મુનિવર, આ પૃથ્વી પર ભારત વર્ષ કર્મભૂમિ છે. તે પરમ પ્રાચીન વેદો સાથે સંબંધ રાખનારું તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું ઉત્તમ ક્ષેત્ર છે. ત્યાં કરવામાં આવેલા કર્મોના ફળ સ્વરૂપે સ્વર્ગ અને નરક પ્રાપ્ત થાય છે. ભારત વર્ષમાં પાપ અથવા પુણ્ય કરીને મનુષ્ય અવશ્ય તેના શુભ અશુભ ફળનો ભાગી બને છે. ત્યાં બ્રાહ્મણ વગેરે વર્ણો સંયમપૂર્વક રહીને પોતપોતાના કર્મોનું અનુષ્ઠાન કરીને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ભારત વર્ષમાં સંયમશીલ પુરુષ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધું જ પ્રાપ્ત કરી લે છે. ઇન્દ્રાદી દેવતાઓએ ભારત વર્ષમાં શુભ કર્મોનું અનુષ્ઠાન કરીને દેવત્વ પ્રાપ્ત કર્યું છે. આ સિવાય અન્ય જીતેન્દ્રિય પુરુષોએ પણ ભારત વર્ષમાં શાંત, વિતરાગ તથા માત્સર્ય રહિત જીવન વિતાવીને મોક્ષ પ્રાપ્ત કર્યો છે. દેવતાઓ સદાય વાતની અભિલાષા કરે છે કે અમે ક્યારે સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારા ભારત વર્ષમાં જન્મ લઈને નિરંતર તેના દર્શન કરીશું. એની પૂર્વ દિશામાં કિરાત અને પશ્ચિમમાં યવનો રહે છે. मध्य भाग में ब्राह्मण क्षत्रिय वैश्य तथा शूद्र नो निवास छे। तेवो क्रमशः यज्ञ शुद्ध ने व्यापार वगैरह विशुद्ध कर्मों द्वारा पोताने पवित्र करे छे। तेमनो जीवन निर्वाह पण आवाज कर्मों वडे थाय छे। अहीं करेलू पुण्य सकाम होय तो स्वर्ग वगैरह नु तथा निष्काम होय तो मोक्ष नु साधक बने छे। एज प्रमाणे पाप पण पोतानु फल आपे छे। महेन्द्र मलय सहय सुक्तिमान वृक्ष विंध्य अने पारियात्र आ सात अहीं कुल पर्वत छे। तेमनी आजूबाजू बीजा हजारों पर्वत छे। ते बधा विस्तृत ऊंचा अने रमणीय छे। तेमना शिखर पर जात जातना सुंदर छे। तेमना शिखर पण जात जातना सुंदर छे। कोलाहल वेभ्राज मंदर दुर्दराचल वातनधय वैद्युत मैनाक सुरस तुंगप्रस्थ नागगिरी गोधन पांडुराचल पुष्पगिरी वैजयंत रैवत अर्बुद ऋष्यमुख गोमंत कृतशैल कृताचल श्री पर्वत चकोर तथा बीजा अनेक पर्वत एवा छे ज्यां मलेच्छ वगैरे जनपदों वगैरे वसेला छे। त्याना लोको जे नदीओनु जल पीवे छे तेमना नाम आ प्रमाणे छे। गंगा सरस्वती सिंधु चंद्रभागा यमुना सतद्रु एटले सतलज विपाशा बियास वितस्ता जेलम इरावती एटले रावी कुहू एटले गोमती दूतपापा बाहुदा दृषद्वती देविका चक्षु निष्ठिवा गंडकी तथा कौशिकी आ बधी हिमालयना कोतरोमांथी निकळेली नदीओ छे। देवस्मृत देववती वातग्नि सिंधु वैण्या चंदना सदानीरा मही चरमणवती एटले चंबल ऋषि विदिशा वेदवती क्षिप्रा तथा अवंती आ बधी पारियात्र पर्वतनु अनुसरण करनारी नदीओ छे। शोभा एटले सोण महानदी नर्मदा सुरथा क्रिया मंदाकिनी दर्शाणा चित्रकूटा चित्रोत्पला वेत्रवती एटले बेतवा कर्मोदा पिशाचिकिया अति लघु श्रोणी विपापमा शेवला सधेरुजा शक्तिमती शकुनी त्रिदिवा क्रमु तथा वेगवाहिनी आ बधी नदीओ वृक्ष पर्वतमांथी प्रगट थई छे। चित्रा पयोष्णी निर्विंध्या तापी वेणा वेतरणी सिनीवाली कुमुद्वती तोया महागौरी दुर्गा तथा अंतशशिला आ बधी नदीओ विंध्याचलमांथी निकळी छे। गोदावरी भीमरथी कृष्णवेणा तुंगभद्रा सुप्रयोगा तथा पापनाशिनी आ बधी नदीओ सह्यगिरीनी शाखाथी प्रगट थई छे। कृतमाला ताम्रपर्णी पुष्पवती उत्पलावती आ शीतळ जलवाळी पवित्र नदीओ मलयाचलमांथी निकळी छे। पितृकुल्या सोमकुल्या ऋषिकुल्या वगजुला त्रिदिवा लांगलिनी तथा वंशकरामनु प्रागट्य महेन्द्र पर्वतथी थयुं छे। सुविकाला कुमारी मनुगा मंदगामीनी क्षया अने पलाशीनी आ बधी शुक्तिमान पर्वतमांथी निकळी छे। समुद्रने मळनारी बधी नदीओ पुण्य सलीला सरस्वती तथा गंगा जेवी छे। बधी आ विश्वनी जननी अने पाप हारिणी छे। आ सिवाय पण हजारो नानी नानी नदीओ छे। तेमानी केटलीक तो मात्र वर्षा ऋतુમાં જ વહે છે અને બીજી કેટલીક સદા જળથી પરિપૂર્ણ રહે છે। મત્સ્ય મુકુટ કુલ્ય કુંતલ કાશી કૌશલ અંદ્રક કલિંગ શમક તથા વૃક આ મોટા ભાગે મધ્યપ્રદેશના જનપદ બતાવવામાં આવ્યા છે। સહ્ય પર્વતથી ઉત્તરનો પ્રદેશ જ્યાં ગોદાવરી નદી વહે છે એ સંપૂર્ણ ભૂમંડળમાં સૌથી વધારે સુંદર છે। વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમના ધર્મનું પાલન કરવાથી જે ફળ મળે છે કુવા વાવ વગેરે ખોદાવવા ઉદ્યાન બનાવવા યજ્ઞો કરવા તથા અન્ય શુભ કર્મોના અનુષ્ઠાનથી જે ફળ મળે છે તે માત્ર ભારત વર્ષમાં જ સુલભ છે। હે બ્રાહ્મણ, ભારત વર્ષના સમસ્ત ગુણોનું વર્ણન કરવામાં કોણ સમર્થ છે? આ પ્રમાણે સૌથી ઉત્તમ ભારત વર્ષનું વર્ણન મેં કર્યું, જે સર્વ પાતકોનું નાશક પવિત્ર ધન્ય તથા બુદ્ધિને તીક્ષ્ણ કરે છે, જે સદા પોતાની ઇન્દ્રિયોને વશ કરીને આ પ્રસંગનો પાઠ કે શ્રવણ કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે। અધ્યાય 15 સમાપ્ત। बोलो श्री रामचंद्र भगवान की जय।